શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 170 મથુરાના ભિન્ન ભિન્ન તીર્થોનું મહાત્મય મોહિની બોલી. પુરોહિતજી, મેં અવંતીનું મહાત્મય સાંભળ્યું જે મનુષ્યના પાપ દૂર કરનારું છે. હવે હું મથુરાનું મહાત્મય સાંભળવા ઈચ્છું છું. પુરોહિત વસુએ કહ્યું. મોહિની, સાંભળો, હું મથુરાના વૈભવકારી મહાત્મયનું વર્ણન કરું છું જ્યાં બ્રહ્માજી વગેરે દેવતાઓની પ્રાર્થનાથી સાક્ષાત ભગવાન અવતીર્ણ થયા છે. ત્યાં પ્રગટ થઈને ભગવાન નંદના ગોકુલમાં ગયા અને ત્યાં રહીને તેમણે ગોવાળો સાથે ઘણી લીલાઓ કરી. વનોમાં તથા મથુરામાં જે તીર્થ છે તેમનું વર્ણન કરું છું. સાંભળો, પ્રથમ મધુવન છે જ્યાં સ્નાન કરનાર માનવ દેવતા ઋષિઓને પિતૃઓનું તર્પણ કરીને વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. બીજું ઉત્તમ તાલવન છે જ્યાં ભક્તિપૂર્વક સ્નાન કરનાર માનવ કૃતકૃત્ય થાય છે. ત્રીજું કુમુદવન છે જ્યાં સ્નાન કરીને મનુષ્યને મનોવાંછિત ભોગો પ્રાપ્ત થાય છે અને આલોક અને પરલોકમાં આનંદની અનુભૂતિ કરે છે. ચોથાનું નામ કામ્યવન છે, તેમાં અનેક તીર્થ છે. ત્યાંની યાત્રા કરનાર મનુષ્ય વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે. ભદ્રે, ત્યાં જે વિમલકુંડ છે તે બધા તીર્થોમાં શ્રેષ્ઠ છે. ત્યાં દાન કરનાર વૈકુંઠધામમાં જાય છે. પાંચમું બહુલાવન છે જે સર્વ પાપોનો નાશ કરનારું છે. ત્યાં સ્નાન કરનાર મનુષ્યની સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થઈ જાય છે. છઠ્ઠું ભદ્રવન નામક વન છે જ્યાં સ્નાન કરનાર માનવ શ્રીકૃષ્ણના પ્રસાદથી ચારે દિશાઓમાંથી કલ્યાણ જ કલ્યાણ જુએ છે. ત્યાં સાતમું ખદીરવન છે જેમાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. આઠમું મહાવન છે જે ભગવાન શ્રી હરિને સદા પ્રિય છે. તેના ભક્તિપૂર્વક દર્શન કરીને મનુષ્ય ઇન્દ્રલોકમાં આદર પામે છે. નવમું લોહજંગવન છે જ્યાં સ્નાન કરીને મનુષ્ય ભગવાન વિષ્ણુની કૃપાથી ભોગ અને મોક્ષ પામે છે. દસમું બિલ્વવન છે જ્યાં સ્નાન કરનાર મનુષ્ય પોતાની ઈચ્છા અનુસાર શિવલોક અથવા વિષ્ણુલોકમાં જાય છે. અગિયારમું ભાંડીરવન છે જે યોગીઓને અતિ પ્રિય છે. ત્યાં ભક્તિપૂર્વક સ્નાન કરનાર મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. બારમું વૃંદાવન છે. મોહિની, આ પૃથ્વી પર તેની તુલનાનું કોઈ વન નથી. ત્યાં સ્નાન કરનાર માનવ દેવતાઓ ઋષિઓ તથા પિતૃનું તર્પણ કરીને ત્રણેય ઋણોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. મથુરા મંડળનો વિસ્તાર 20 યોજનનો છે. તેમાં કોઈ પણ સ્થાને સ્નાન કરનાર પુરુષને ભગવાન વિષ્ણુની ભક્તિ મળે છે. તેના મધ્યભાગમાં મથુરા નામની પુરી છે જે સર્વોત્તમ પુરીઓમાં ઉત્તમ છે. જેના દર્શન માત્રથી મનુષ્ય ભગવાન માધવની ભક્તિ પ્રાપ્ત કરી લે છે. નરેશ્વરી, ત્યાં વિશ્રામઘાટ નામે પ્રસિદ્ધ એક તીર્થરત્ન છે જેમાં ભક્તિપૂર્વક સ્નાન કરનાર માનવ વિષ્ણુધામમાં જાય છે. વિશ્રામઘાટથી દક્ષિણમાં તેની પાસે જ વિમુક્ત નામનું ઉત્તમ તીર્થ છે જ્યાં ભક્તિપૂર્વક સ્નાન કરવાથી મનુષ્યનો અવશ્ય મોક્ષ થાય છે. ત્યાંથી દક્ષિણ ભાગમાં રામતીર્થ છે જ્યાં સ્નાન કરનાર મનુષ્ય અજ્ઞાન બંધનથી અવશ્ય મુક્ત થઈ જાય છે. ત્યાંથી દક્ષિણા સંસાર મોક્ષણ નામક ઉત્તમ તીર્થ છે. તેમાં સ્નાન કરીને મનુષ્ય વિષ્ણુલોકમાં સન્માનિત થાય છે. ત્યાંથી દક્ષિણ ભાગમાં દેવ દુર્લભ પ્રયાગ તીર્થ છે જ્યાં સ્નાન કરનાર માનવ અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પામે છે. તેનાથી દક્ષિણે તિંદુક તીર્થ છે જેમાં સ્નાન કરનાર માનવ રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને દેવલોકમાં દેવતાઓની જેમ પ્રસન્ન રહે છે. તેના દક્ષિણે પટુસ્વામી તીર્થ છે જે સૂર્યદેવને બહુ પ્રિય છે. ત્યાં સ્નાન કર્યા પછી સૂર્યદેવના દર્શન કરવાથી મનુષ્ય ભોગ ભોગવ્યા પછી દેવલોકમાં જાય છે. ભદ્રે, તેનાથી દક્ષિણમાં પરમ ઉત્તમ ધ્રુવ તીર્થ છે જ્યાં સ્નાન કરીને ધ્રુવના દર્શન કરવાથી મનુષ્ય વિષ્ણુધામમાં જાય છે. ધ્રુવ તીર્થથી દક્ષિણમાં સપ્તર્ષિ સેવિત તીર્થ છે જ્યાં સ્નાન કરીને મુનિઓના દર્શન કરવાથી મનુષ્ય ઋષિલોકમાં આનંદનો અનુભવ કરે છે. ઋષિતીર્થથી દક્ષિણમાં પરમ ઉત્તમ મોક્ષ તીર્થ છે જ્યાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. તેનાથી દક્ષિણમાં બોધિની તીર્થ છે જ્યાં સ્નાન કરીને પિતૃઓને પિંડદાન આપનાર પુરુષ તેમને સ્વર્ગલોકમાં પહોંચાડી દે છે. ત્યાંથી દક્ષિણમાં કોટી તીર્થ છે જ્યાં સ્નાન કરવાથી માનવ બધા પાપોથી છૂટીને વિષ્ણુલોકમાં જાય છે. વિશ્રામ ઘાટના ઉત્તર ભાગમાં અસિકુંડ તીર્થ છે, જ્યાં સ્નાન કરનાર પુરુષ વૈષ્ણવ પદ પ્રાપ્ત કરી લે છે. તેનાથી ઉત્તરમાં સંયમન તીર્થ છે, જ્યાં સ્નાન અને દાન કરવાથી મનુષ્યને યમલોકના દર્શન થતા નથી. તેનાથી ઉત્તરમાં ઘંટાભરણ નામક બ્રહ્મલોક છે, જે સ્નાન કરવા માત્રથી સમસ્ત પાપોનો નાશ કરી દે છે અને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવે છે. તેની ઉત્તરે પરમ ઉત્તમ સોમતીર્થ છે, જ્યાં ડૂબકી મારનાર માનવ પાપરહિત થઈને ચંદ્રલોકમાં જાય છે. તેનાથી ઉત્તરમાં પ્રાચી સરસ્વતી તીર્થ છે, જેમાં સ્નાન કરવા માત્રથી માનવ વાણીનો અધીશ્વર થાય છે. તેનાથી ઉત્તરમાં દશાશ્વમેઘ તીર્થ છે, જ્યાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે, જે મનુષ્ય ત્યાં ગોપર્ણ નામક શિવની વિધિપૂર્વક પૂજા કરે છે. તે મનોવાંછિત ફળ પ્રાપ્ત કરીને અંતમાં શિવલોકમાં સન્માનિત થાય છે. તેનાથી ઉત્તરમાં અનંત તીર્થ છે, જ્યાં સ્નાન કરનાર માનવ મથુરાના 24 તીર્થોનું ફળ પામે છે. મહાભાગે મથુરામાં સાક્ષાત વિષ્ણુ ચતુર્વ્યૂહ રૂપે વિરાજમાન છે, જે મથુરાવાસીઓને મોક્ષ પ્રદાન કરે છે. તે ચાર વ્યૂહોમાં પહેલી વરાહમૂર્તિ છે, બીજી નારાયણ મૂર્તિ છે, ત્રીજી વામન મૂર્તિ છે અને ચોથી હળધર મૂર્તિ છે, જે મનુષ્ય ચતુર્વ્યૂહધારી ભગવાનના દર્શન કરીને તેમની વિધિપૂર્વક પૂજા કરે છે તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. રંગેશ્વર, ભૂતેશ્વર, મહાવિદ્યા તથા ભૈરવના વિધિપૂર્વક દર્શન પૂજન કરીને મનુષ્ય તીર્થયાત્રાનું ફળ પામે છે. ચતુઃ સામુદ્રિક કૂપ, કુબજાકૂપ, ગણેશકૂપ તથા શ્રી કૃષ્ણ ગંગામાં સ્નાન કરીને મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે. શુભાનને સમસ્ત મથુરા મંડળના અધિપતિ ભગવાન કેશવ છે, જે સંપૂર્ણ કલેશોનો નાશ કરનારા છે. પવિત્ર મથુરા મંડળમાં જેણે ભગવાન કેશવના દર્શન કર્યા નથી તેનો જન્મ વ્યર્થ છે. મથુરામાં બીજા પણ અસંખ્ય તીર્થ છે, જેમાં સ્નાન કરીને ત્યાં રહેનારા બ્રાહ્મણ પુરોહિતને કંઈક દાન આપવું જોઈએ. આમ કરનાર મનુષ્ય કદી દુર્ગતિમાં પડતો નથી. અધ્યાય 170 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.